سور اے تکاثر، سورہ نمبر 102. بسم اللہ الرحمن الرحیم. اللہ نا نام تھی کہ جے اٹلو دیا کروا والو چھے کہ જે તેને માને છે તેના પર તો રહેમ કરે છે, પણ જે તેને નથી માનતું તેને પણ તેની રહેમતે ઘેરી લીધેલ છે, તેના ઉપર પણ દયા કરે છે. વધારાની ઈચ્છા તમને ગાફિલ બનાવી મૂકે છે, બેખબર કરી દે છે. વધારે પડતી ઈચ્છાઓ કરવી, જેમ કે ઔલાદ અને માલો દૌલતની જે વધારાની ઈચ્છા છે તે તમને અલ્લાહની યાદથી ગાફિલ બનાવી મૂકે છે, બેખબર કરી દે છે. ત્યાં સુધી કે તમે કબરોની મુલાકાત કરો છો. ખબરદાર થઈ જાઓ, આગળ જતા તમે જાણી લેશો. પછી પણ સાંભળી રાખો કે આગળ જતા તમે જાણી લેશો. ખબરદાર, અગર તમે ખાતરી પૂર્વક જાણતા હોત, યાની કે તમે તમારો નતીજો શું થશે, તમારી હાલત કેવી આવશે તે વાત ખાતરીપૂર્વક જાણતા હોત, તો હરગિઝ બેખબર ને ગાફિલ રહેતે નહીં. ચોક્કસ જ તમે જહન્નમ તો જરૂર જોશો. પછી તમે તેને ખાતરીની આંખે જરૂર જોશો. પછી તે દિવસે તમારાથી અલ્લાહે આપેલી નેમતોની બાબતે જરૂર સવાલ કરવામાં આવશે.